श्री पद्म पुराण उत्तरखंड अध्याय छ। अन्नदान जलदान तलाव निर्माण वृक्षारोपण तथा सत्य भाषण वगैरह नो महिमा। नारद जी ए पूछू, हे भगवान, श्रेष्ठ गुणों धरावता ब्राह्मणों ने आपवानी इच्छा धरावनार मनुष्य आ लोक में कई कई वस्तु नु दान करव जोइए। महादेव जी बोलिया, हे देवर्षि प्रवर, सांभळो, संसार में तत्व ने जाणीने सज्जन पुरुषों अन्नदान की प्रशंसा करे छे, केम के अन्न में ज सर्व कई प्रतिष्ठित छे। तेथी साधु महात्माओ विशेष रूपे अन्नदान ने ज प्राधान्य आपे छे। अन्न समान बीजू कोई दान न थयुं छे न थशे। अन्न ज बलवर्धक छे, अन्नना आधारे ज प्राण टकेला छे। कल्याणकारी पुरुषे पोताना परिवार ने थोड़ू कष्ट थाय तो पण ते सहन करीने अन्ननी भिक्षा मांगनार महात्मा ब्राह्मण ने अवश्य अन्नदान करू। नारद, जे याचक एटले के दुखी ब्राह्मण ने अन्न आपे तेज विद्वानों में श्रेष्ठ छे। अन्नदान आत्माना पारलौकिक सुखनू साधन छे। रस्तानो थाकेलो भूख्यो गृहस्थ ब्राह्मण जो भोजन समय घेर आवी जाए तो कल्याणकारी पुरुषे तेने अवश्य भोजन आपवुं जोईए। अन्नदाता लोक अने परलोकमां पण सुख परलोकमां पण सुखी थाय छे। भूख्या अने थाकेला अपरिचित माणसने जे प्रसन्नतापूर्वक अन्न आपे छे તે બધા ધર્મોનું ફળ પ્રાપ્ત કરે છે। અતિથિની નિંદા અને દ્રોહ કરવો નહીં, તેને અન્ન આપવું, આવા દાનનું વિશેષ મહત્વ છે। મહામુનિ, જે મનુષ્ય અન્ન વડે દેવતાઓ પિતૃઓ બ્રાહ્મણો અને અતિથિઓને તૃપ્ત કરે છે તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। મોટું પાપ કરીને જે યાચક ખાસ કરીને બ્રાહ્મણને અન્નદાન આપે છે તે પાપથી મુક્ત થઈ જાય છે। ब्राह्मण ने आपेलू दान अक्षय थाय छे। शूद्र ने आपेलू अन्नदान पण अति फलदायी छे। याचक ने अन्नदान आपता समये तेना गोत्र के शाखा विषे तथा तेणे केटलू अध्ययन कर्यु छे ते पूछू नहीं। अन्ननो अभिलाषी कोई पण केम न होय, तेने आपेलू अन्नदान महान फलदायी छे। तेथी मनुष्य आ पृथ्वी पर विशेष रूपे अन्नदान करवू जोईए। જળનું દાન પણ શ્રેષ્ઠ છે, તે સદા બધા દાનોમાં ઉત્તમ છે। તેથી વાવ કુવા અને તળાવનું નિર્માણ કરાવવું જોઈએ। જે દાતા દ્વારા નિર્મિત જળાશયમાં ગાય બ્રાહ્મણ અને સાધુ પુરુષ પાણી પીએ છે તે પોતાના કુળને તારી દે છે। હે નારદ, જેના તળાવમાં ગરમીના દિવસોમાં પાણી રહે છે તે કદી દુર્ગંધ તથા ભારે સંકટમાં પડતો નથી। તળાવ બનાવનાર વ્યક્તિ ત્રણેય લોકમાં સર્વત્ર સન્માનિત થાય છે। બુદ્ધિમાન પુરુષ ધર્મ અર્થ અને કામનું આ જ ફળ હોવાનું કહે છે કે પોતાની જમીન હોય અને શક્તિ હોય તો તળાવ અવશ્ય બંધાવવું જોઈએ કે જે પ્રાણીઓને માટે આશ્રય બની જાય। દેવતા મનુષ્ય ગંધર્વ પિતૃઓ નાગ રાક્ષસ તથા સ્થાવર પ્રાણી પણ જળાશયનો આશ્રય લે છે। જેના તળાવમાં માત્ર વર્ષા ઋતુમાં જ જળ રહે છે તેને અગ્નિહોત્રનું ફળ મળે છે। જેના તળાવમાં હેમંત અને શિશિર સુધી પાણી રહે છે તેને હજાર ગોદાનનું ફળ મળે છે। જો વસંત અને ગ્રીષ્મ ઋતુ સુધી પાણી રહે છે તો તેને અતિરાત્ર અને અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે એવું વિદ્વાનો કહે છે। હવે વૃક્ષો રોપવાના ફાયદા શું છે તેનું વર્ણન સાંભળો, હે મહામુનિ। વૃક્ષો રોપનાર વ્યક્તિ પોતાના પિતૃ અને ભવિષ્યમાં થનારા વંશધરોનો પણ ઉદ્ધાર કરી દે છે। તેથી વૃક્ષો અવશ્ય રોપવા જોઈએ। વૃક્ષ રોપનાર વ્યક્તિને પરલોકમાં ગયા પછી ત્યાં અક્ષય લોકની પ્રાપ્તિ થાય છે। વૃક્ષ પોતાના ફૂલો દ્વારા દેવતાઓનું, પાંદડાથી પિતૃઓનું તથા છાયાથી સમસ્ત અતિથિઓનું પૂજન કરે છે। કિન્નર, યક્ષ, રાક્ષસ, દેવતા, ગંધર્વ, માનવ તથા ઋષિઓ પણ વૃક્ષોનો આશ્રય લે છે। વૃક્ષો ફૂલ ફળ દ્વારા સંસારમાં મનુષ્યોને તૃપ્ત કરે છે। વૃક્ષોને આ લોક અને પરલોકમાં પણ ધર્મપુત્ર માનવામાં આવે છે। જેઓ તળાવના કિનારે વૃક્ષો રોપે છે, યજ્ઞનું અનુષ્ઠાન કરે છે તથા જેઓ સદા સત્ય બોલે છે તેઓ કદી સ્વર્ગથી ભ્રષ્ટ થતા નથી। સત્ય જ પરમ મોક્ષ છે, સત્ય જ ઉત્તમ શાસ્ત્ર છે, દેવતાઓમાં સત્ય જાગૃત રહે છે તથા સત્ય પરમ પદ છે. તપ, યજ્ઞ, પુણ્યકર્મ, દેવર્ષિ પૂજન, આદ્ય નિધિ અને વિદ્યા આ બધા સત્યમાં પ્રતિષ્ઠિત છે. સત્ય જ યજ્ઞ, દાન, મંત્ર અને સરસ્વતી દેવી છે. સત્ય જ વ્રત ઉપાસના છે તથા સત્ય જ ઓમકાર છે. સત્યથી જ વાયુ વાય છે, સત્યથી જ સૂર્ય તપે છે. સત્યના પ્રભાવથી જ અગ્નિ પ્રગટે છે તથા સ્વર્ગ પણ સત્યના આધારે જ સ્થિત છે. સંસારમાં જે સત્ય બોલે છે તે બધા દેવતાઓનું પૂજન તથા સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત કરી લે છે. 1000 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય અને સત્ય આ બંનેને જો તોલવામાં આવે તો સત્યનું પલ્લું ભારે થશે. દેવતા, પિતૃ અને ઋષિ સત્યમાં જ વિશ્વાસ કરે છે. સત્યને જ પરમ ધર્મ અને સત્યને જ પરમ પદ કહે છે. સત્યમેવ પરો મોક્ષઃ, સત્યમેવ પરમમ શ્રુતમ, સત્યમ દેવેષુ જાગૃતિ, સત્યમ ચ પરમમ પદમ, તપો યજ્ઞાશ્વ પુણ્યમ ચ તથા દેવર્ષિ પૂજનમ, આદ્યો વિધિષ્વ વિધિષ્વ વિદ્યા ચ સર્વમ સત્યે પ્રતિષ્ઠિતમ, સત્યમ યજ્ઞસ્તથા દાનમ મંત્રા દેવી સરસ્વતી, વ્રતચર્યા તથા સત્ય સત્યમ ઓમકારઃ સત્યમેવ ચ, સત્યેન વાયુર્ભેતિ, સત્યેન તપતે તપતે રવિઃ, સત્યેન ચાગ્નિર્દહતિ, સ્વર્ગઃ સત્યેન તિષ્ઠતિ, પૂજનમ સર્વદેવાનામ સર્વતીર્થાવગાહનમ, સત્યમ ચ વદતે લોકે સર્વ સર્વમ આપનોત સંશયઃ, અશ્વમેઘ સહસ્ત્રમ ચ સત્યમ ચ તુલયાદ ધૃતમ, સર્વેષામ સર્વજ્ઞા સર્વયજ્ઞામ સત્યમેવ વિશિષ્યતે, સત્યે દેવાઃ પ્રતીયંતે પિતરઃ ઋષયસ્તથા સત્યમ સત્યમાહુઃ, પરમમ ધર્મમ સત્યમાહુઃ પરમ પદમ. 28મા અધ્યાયના 26 શ્લોક સંખ્યા. સત્ય એ જ પરબ્રહ્મ છે, તે માટે હું તમને સત્યનો ઉપદેશ આપું છું. સત્યનારાયણ મુનિઓ અતિ દુષ્કર તપસ્યા કરીને તે માટે હું તમને સત્યનો ઉપદેશ આપું છું. સત્યનારાયણ મુનિઓ અતિ દુષ્કર તપસ્યા કરીને સત્ય ધર્મનું પાલન કરતા રહીને આ લોકમાંથી સ્વર્ગને પ્રાપ્ત થયા છે. સદા સત્ય જ બોલવું જોઈએ. સત્યથી વધીને બીજી કોઈ વસ્તુ નથી. સત્યરૂપી તીર્થ અગાધ, વિસ્તૃત અને પવિત્ર છે. યોગ સાધના કરનાર વ્યક્તિએ સત્યરૂપી જળમાં સ્નાન કરવું જોઈએ. એ જ ઉત્તમ સ્નાન છે. જે મનુષ્ય કોઈ પણ સંયોગોમાં અસત્ય બોલતા નથી તેઓ સ્વર્ગના અધિકારી છે. બ્રાહ્મણોમાં વેદ, યજ્ઞ તથા મંત્રોનો નિત્ય નિવાસ છે. પરંતુ જે બ્રાહ્મણો સત્યનો પરિત્યાગ કરી દે છે તેમનામાં વેદોનું જ્ઞાન શોભતું જ નથી. તેથી સત્ય બોલવું જોઈએ. નારદજીએ કહ્યું, હે ભગવાન, હવે મને વિશેષ તપસ્યાનું ફળ જણાવો, કેમ કે મોટા ભાગે બધા વર્ણોનું તથા ખાસ કરીને બ્રાહ્મણોનું બળ તપસ્યા જ છે. મહાદેવજી બોલ્યા, હે નારદ, તપસ્યા જ શ્રેષ્ઠ છે. તપસ્યા વડે ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે સાધકો સદા તપસ્યામાં રત રહે છે તેઓ હંમેશા દેવતાઓની સાથે આનંદ ભોગવે છે. તપસ્યા વડે મનુષ્યને મોક્ષ પ્રાપ્તિ થાય છે. મહત તપથી મહત પદની પ્રાપ્તિ થાય છે. મનુષ્યની તમામ કામનાઓ, જ્ઞાન વિજ્ઞાનનો ખજાનો, સૌભાગ્ય વગેરે તપસ્યાથી સિદ્ધ થાય છે. જેમણે તપસ્યા કરી નથી તેઓ બ્રહ્મલોકના અધિકારી નથી. મનુષ્ય જે ઉદ્દેશથી તપસ્યા કરે છે તે બધું તેને આ લોક અને પરલોકમાં પ્રાપ્ત થઈ જાય છે. શરાબી, પરસ્ત્રી ગામી, બ્રહ્મ હત્યારો તથા ગુરુપત્ની ગામી જેવા પાપી પણ તપસ્યાના પ્રભાવથી બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તપોહી પરમમ પ્રોક્તમ તપસા વિદંતે ફલમ, તપો રતાહી યે નિત્યમ મોદંતે સહ દેવતેહી, તપસા મોક્ષ આપનોતી, તપસા વિદંતે મહત જ્ઞાન વિજ્ઞાન સંપત્તિ સૌભાગ્યમ રૂપમેવ ચ, તપસા લભ્યતે સર્વમ મનસા યદ યદ્યદિચ્છતિ, ના તપ્ત તપસો યાંતિ બ્રહ્મ લોકમ કદાચન, યત કાર્યમ કિંચિદાસ્થાય પુરુષ સ્તપ્યતે તપઃ तत्सर्वं समावाप्नोति परत्रेह च मानवः सुरापाः परदारी च ब्रह्मा ब्रह्मा गुरुत्लपगः तपसा तरते सर्वं सर्वतस्य विमुच्यते। 28वां अध्याय 35 से 39 श्लोक संख्या। तपस्याना प्रभाव थी 86,000 उद्व रहता मुनिओ स्वर्ग में रहीने देवताओनी साथे आनंद भोगवी रह्या छे। तपस्या थी राज्य प्राप्ति थाय छे। इंद्र सहित बधा देवताओ तथा असुरो ने तप द्वारा ज अनेक सिद्धिओ मेळवी छे। तप द्वारा ज वृत्तिदाता थया छे। त्रणे लोकना हितमां रत रहेनारा सूर्य ने चंद्रमा तप द्वारा प्रकाशित थई रह्या छे। नक्षत्रो अने ग्रहो पण तप वडे ज कांतिमान थया छे। तपस्या करनार मनुष्य ने माटे कोई वस्तु दुर्लभ नथी अने तेने सर्व प्रकारना सुखोनो अनुभव थाय छे। हे मुनि, जे जंगलमां फळमूळ खाईने तपस्या करे छे तथा जे पहला मात्र वेदोनु अध्ययन ज करे छे ते बन्ने सरखा छे। તે અધ્યયન તપસ્યા સમાન છે। દ્વિજ શ્રેષ્ઠ દ્વિજ વેદ ભણાવવાથી જે પુણ્ય પ્રાપ્ત કરે છે તેને સ્વાધ્યાય અને જપ કરતા બે ગણું ફળ મળે છે। જે સદા તપસ્યા કરતો રહીને શાસ્ત્રના અભ્યાસથી જ્ઞાનોપાર્જન કરે છે અને લોકોને તે જ્ઞાનનો બોધ ધરાવે છે તે પરમ પૂજનીય ગુરુ છે। પુરાણ વેતા પુરુષ દાન માટેનું શ્રેષ્ઠ પાત્ર છે। તે પતનથી રક્ષા કરે છે તેથી પાત્ર કહેવાય છે। જે લોકો સુપાત્રને ધન ધાન્ય સોનું તથા વિવિધ પ્રકારના વસ્ત્ર દાન કરે છે તેઓ પરમ ગતિને પ્રાપ્ત થાય છે। જે શ્રેષ્ઠ પાત્રને ગાય ભેંસ હાથી અને સારી જાતના ઘોડાનું દાન આપે છે તે ત્રણેય લોકમાં અશ્વમેઘના અક્ષય ફળને પ્રાપ્ત થાય છે। જે ખેડેલી વાવેલી તથા ફળપ્રદ સુંદર જમીનનું સુપાત્રને દાન કરે છે તે પોતાની 10 પેઢી પહેલાના પૂર્વજો તથા 10 પેઢી ભવિષ્યના સંતાનોને તારી દે છે તથા દિવ્ય વિમાન દ્વારા વિષ્ણુ લોકમાં જાય છે। દેવતાઓ જેટલા પુસ્તક વાંચવાથી સંતુષ્ટ થાય છે તેટલો સંતોષ તેમને યજ્ઞોથી અભિષેક તથા ફૂલ વગેરે દ્વારા કરેલી પૂજાથી પણ થતો નથી। જે ભગવાન વિષ્ણુના મંદિરમાં ધર્મગ્રંથનો પાઠ કરે છે તથા દેવી શિવ ગણેશ તથા સૂર્યના મંદિરમાં પણ તેની વ્યવસ્થા કરે છે તેને રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। ઇતિહાસ પુરાણોના ગ્રંથો વાંચવા પુણ્યદાયક છે। આવું કરનાર પુરુષની સર્વ કામનાઓ સિદ્ધ થઈ જાય છે તથા શરીર છૂટ્યા પછી તે સૂર્યલોકને ઓળંગીને બ્રહ્મલોકમાં જાય છે। ત્યાં 100 કલ્પો સુધી રહ્યા પછી આ પૃથ્વી પર જન્મ લઈને રાજા થાય છે। જે દેવતાઓની સામે મહાભારતનો પાઠ કરે છે તે મનુષ્ય 1000 અશ્વમેઘનું જે ફળ બતાવવામાં આવ્યું છે તેને પણ પ્રાપ્ત કરી લે છે। તેથી સર્વ પ્રકારે યત્નપૂર્વક ભગવાન વિષ્ણુના મંદિરમાં ઇતિહાસ પુરાણના ગ્રંથોનો પાઠ કરવો જોઈએ તે શુભદાયી થાય છે। વિષ્ણુ તથા અન્ય દેવતાઓને બીજું કોઈ સાધન આટલું પ્રિય નથી। અધ્યાય 6 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।